ભારતીય કૃષિ વિશે જ્યારે પણ વાત થાય છે ત્યારે મને લાગે છે કે બે અલગ અલગ ચિત્રો સામે આવે છે. હા, બિલકુલ. એક તરફ તેને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે, જે કરોડો લોકોને રોજગારી અને ભોજન પૂરું પાડે છે, અને બીજી તરફ આપણે ખેડૂતોની સમસ્યાઓ અને એમના સંઘર્ષની વાતો સાંભળીએ છીએ. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે તે આજ વિરોધાભાસને સમજવામાં મને લાગે છે મદદ કરશે. ચોક્કસ. આજના વિશ્લેષણનો હેતુ જે છે કે આ બંને ચિત્રોને એકસાથે કેવી રીતે જોવા. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ક્ષેત્ર દેશની અડધી વસ્તીને સાચવે છે તે અર્થવ્યવસ્થામાં આટલું પાછળ કેમ છે. સાચી વાત છે. આ કોઈ સામાન્ય વિષય નથી, આ તો કરોડો લોકોના જીવનની વાર્તા છે જે આંકડાઓની પાછળ ક્યાંક છુપાયેલી છે. તો ચાલો આ વાર્તાના મૂળથી જ શરૂઆત કરીએ. કૃષિ શબ્દનો અર્થ શું છે? આપણા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે તે માત્ર ખેતરમાં પાક ઉગાડવા પૂરતું નથી. ના, બિલકુલ નથી. તેમાં પશુપાલન, દૂધ ઉત્પાદન, મરઘા ઉછેર, માછીમારી અને જંગલમાંથી મળતી પેદાશો પણ આવી જાય. આ એક બહુ મોટું ક્ષેત્ર છે, એક વિશાળ ક્ષેત્ર, અને તે માનવ ઇતિહાસની સૌથી જૂની આર્થિક પ્રવૃત્તિ છે. એ જાણવું રસપ્રદ છે કે આજે પણ વિશ્વમાં સૌથી વધુ લોકો કૃષિ સાથે જોડાયેલા દેશોમાં ભારત મોખરે છે. આ ફક્ત એક તથ્ય નથી, પણ તે દર્શાવે છે કે આપણા સમાજ અને સંસ્કૃતિના મૂળ કેટલા ઊંડે સુધી ખેતી સાથે જોડાયેલા છે. તો અહીંથી જ પહેલો અને સૌથી મોટો મુદ્દો શરૂ થાય છે, રોજગાર. સ્ત્રોતોમાં એક આંકડો વારંવાર સામે આવે છે કે ભારતની લગભગ 45-50% વસ્તી, એટલે કે દેશની લગભગ અડધી વસ્તી, હા અડધી વસ્તી, પોતાની આજીવિકા માટે સીધી કે આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે. આ આંકડો ખરેખર દિમાગને હલાવી દે તેવો છે. હા, અને અહીં જ પેલો વિરોધાભાસ સામે આવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. કયો વિરોધાભાસ? જો આપણે દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી જોઈએ તો તેમાં કૃષિનો હિસ્સો માત્ર 17-18% છે. હવે આને સાથે મૂકીને જુઓ, 50% લોકો કામ કરે છે પણ આવકનો હિસ્સો માત્ર 18% છે. એક મિનિટ, આ વાતને થોડી સરળ રીતે સમજીએ. એનો અર્થ એ થયો કે મતલબ દેશની અડધી વસ્તી આવકના એક નાના ટુકડા પર જીવી રહી છે, જ્યારે બાકીની અડધી વસ્તી પાસે આવકનો 80%થી વધુ હિસ્સો છે. બરાબર. આ તો સીધી રીતે આર્થિક અસમાનતાની એક ઊંધી ખાઈ દર્શાવે છે. બિલકુલ. અને આ માત્ર એક આંકડો નથી, આ એક આખી પેઢીની વાર્તા છે. આનો અર્થ એ છે કે કૃષિ પર નિર્ભર પરિવારોની માથાદીઠ આવક ખૂબ જ ઓછી છે. અને આ જ કારણ છે કે આપણે ગામડાઓમાંથી શહેરો તરફ લોકોનું સ્થળાંતર જોઈએ છીએ, ખેડૂતોનું દેવું અને ગ્રામીણ વિસ્તારોમાં તણાવ જેવી સમસ્યાઓ. આ બધી સમસ્યાઓનું મૂળ આ આર્થિક અસંતુલનમાં જ છે. આ તો એક પાસું થયું, પણ કૃષિનું મહત્વ માત્ર રોજગાર સુધી સીમિત નથી. બીજો સૌથી મોટો મુદ્દો છે ખાદ્ય સુરક્ષા. 140 કરોડ લોકોનું પેટ ભરવું એ કોઈ નાની વાત તો નથી જ ને? સાચી વાત છે. ઘઉં, ચોખા, દાળ, બાજરી જેવા અનાજનું ઉત્પાદન કરીને કૃષિ ક્ષેત્ર દેશની આ વિશાળ વસ્તીને ભોજન પૂરું પાડે છે. અને એમાં પણ આપણે આગળ છીએ, બરાબર ને? હા, ભારત ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. જો કૃષિ ક્ષેત્ર નબળું પડે તો દેશની ખાદ્ય સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. કૃષિ માત્ર આપણું પેટ નથી ભરતું, પણ દેશના ઉદ્યોગોને પણ ચલાવે છે. હા, તે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આ કડી ઘણીવાર લોકો ભૂલી જાય છે. હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી છે. એમ સમજો કે સવારે આપણે જે ખાંડ વાપરીએ છીએ તે ઉત્તર પ્રદેશની શેરણીમાંથી આવે છે. બરાબર. આપણે જે સુતરાઉ કપડાં પહેરીએ છીએ તે ગુજરાત કે મહારાષ્ટ્રના કપાસમાંથી બને છે, અને જે તેલમાં રસોઈ બને છે તે મગફળી કે સરસવ જેવા તેલબીજમાંથી આવે છે. અને આપણા સ્ત્રોતો તો એમ પણ કહે છે કે ભારત કપાસનો સૌથી મોટો ઉત્પાદક છે. બરાબર. એટલે કે કાપડ ઉદ્યોગ જે લાખો લોકોને રોજગારી આપે છે તેનો પાયો તો ખેતરોમાં જ નખાય છે. અને છેલ્લે નિકાસ, એટલે કે વિદેશી હુંડિયામણ કમાવાની વાત. બરાબર. ભારતીય મસાલા, ચા, કોફી અને બાસમતી ચોખાની દુનિયાભરમાં ખૂબ માંગ છે, ખાસ કરીને મસાલા. મસાલામાં તો આપણો કોઈ જવાબ નથી. સાજી વાત છે. ભારત વિશ્વમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકર્તા છે. આ નિકાસ દેશ માટે ડોલર અને યુરો જેવી વિદેશી મુદ્રા કમાવી આપે છે, જે દેશના આર્થિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. તમે હમણાં જ ઘઉં, ચોખા, કપાસ જેવા પાકોની વાત કરી. આ સાંભળીને મને એ વિચાર આવે છે કે આ બધા પાકો ક્યારે અને કેવી રીતે ઉગાડવામાં આવે છે? કારણ કે ભારતની આબોહવા એટલી વૈવિધ્યસભર છે, તો પાકની ઋતુઓનું પણ એક અલગ જ વિજ્ઞાન હશે. ચોક્કસ. ભારતમાં મુખ્યત્વે ત્રણ પાકની ઋતુઓ છે, ખરીફ, રવિ અને ઝૈદ. ખરીફ એટલે? ખરીફ પાક એટલે ચોમાસું પાક. તેની વાવણી જૂન જુલાઈમાં ચોમાસાના આગમન સાથે થાય છે અને કાપણી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. આ પાક સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. ઓ, એટલે કે જો ચોમાસું નબળું જાય તો આ પાક બરબાદ થઈ શકે છે. બિલકુલ. ધાન એટલે કે ચોખા, મકાઈ, જુવાર અને કપાસ આ ઋતુના મુખ્ય પાકો છે. ખાસ કરીને ધાન, જેને ખૂબ જ પાણીની જરૂર પડે છે, તે ચોમાસાનો મુખ્ય પાક છે. આથી જ ચોમાસાની અનિયમિતતાની સૌથી વધુ અસર ખરીફ પાક પર થાય છે. અને ચોમાસું પૂરું થયા પછી શિયાળામાં? ત્યાર પછી આવે છે રવિ પાક, જેને આપણે શિયાળુ પાક કહીએ છીએ. તેની વાવણી ઓક્ટોબર નવેમ્બરમાં થાય છે અને કાપણી માર્ચ એપ્રિલમાં. આ પાક વરસાદ પર નિર્ભર નથી હોતો? ઓછો. આ પાક સિંચાઈ પર વધુ નિર્ભર હોય છે, કારણ કે શિયાળામાં વરસાદ ઓછો હોય છે. ઘઉં, ચણા, જવ અને સરસવ તેના મુખ્ય પાકો છે. અને ઘઉં માટે ઠંડી જરૂરી છે, ખરું ને? હા, ઘઉંને ઠંડી અને ઓછો ભેજ માફક આવે છે, તેથી તે રવિ ઋતુનો રાજા ગણાય છે. અને આ બંને વચ્ચેના સમયગાળામાં શું થાય છે, જે ઉનાળાનો સમય હોય છે? એ સમયગાળામાં લેવામાં આવે છે ઝૈદ પાક, જે એક રીતે ઉનાળુ પાક છે. માર્ચથી જૂન વચ્ચેના ટૂંકા ગાળામાં તે લેવાય છે. એટલે કે તરબૂચ અને કાકડી જેવા પાકો? બરાબર. તરબૂચ, કાકડી, ટામેટા અને અન્ય શાકભાજી આ ઋતુમાં થાય છે. જો કે ઝૈદ પાકો હેઠળનું વાવેતર ક્ષેત્રફળ ઘણું ઓછું હોય છે. કેમ? કારણ કે આ સમયમાં ગરમી વધુ અને પાણીની ઉપલબ્ધતા ઓછી હોય છે. તમે કહ્યું કે કપાસ માટે કાળી માટી શ્રેષ્ઠ છે. મને હંમેશા એ જાણવાની ઈચ્છા હતી કે ચા કેમ માત્ર આસામ અને દાર્જિલિંગ જેવા વિસ્તારોમાં જ થાય છે? શું તેનું પણ કોઈ ખાસ ભૌગોલિક કારણ છે? ખૂબ જ સારો પ્રશ્ન. આ જ તો ભારતીય કૃષિની વિવિધતા છે. દરેક રોકડિયા પાકની પોતાની ખાસ જરૂરિયાત હોય છે. જેમ કે? જેમ કે ચાના છોડને પુષ્કળ વરસાદ જોઈએ, પણ તેના મૂળમાં પાણી ભરાઈ રહેવું ન જોઈએ. ઓ, એટલે ઢોળાવું જોઈએ. બરાબર. આથી જ તેને પહાડી ઢોળા ઉપર ઉગાડવામાં આવે છે. આસામ અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ આ માટે એકદમ યોગ્ય છે. અને શેરડી માટે, જે ઉત્તરપ્રદેશમાં ખૂબ થાય છે? શેરડી એક લાંબા સમયનો પાક છે. તેને લગભગ એક વર્ષ લાગે છે અને તેને પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીન જોઈએ. ઉત્તરપ્રદેશમાં ગંગા યમુનાના મેદાનોની કાપવાળી જમીન અને સિંચાઈની સુવિધાઓ તેને માફક આવે છે. બરાબર. એવી જ રીતે પશ્ચિમ બંગાળની ભેજવાળી આબોહવા શણ એટલે કે જૂટ માટે અને દક્ષિણ ભારતના કર્ણાટકની પહાડીઓ કોફી માટે પ્રખ્યાત છે. એટલે દરેક પાકનું પોતાનું એક ભૂગોળ છે. બિલકુલ. આ ભૌગોલિક વિવિધતા જ ભારતીય કૃષિને આટલી સમૃદ્ધ બનાવે છે. તો આ બધા પાકોના ઉત્પાદન પર કયા પરિબળો સૌથી વધુ અસર કરે છે? વરસાદ અને માટી સિવાય બીજું શું છે? વરસાદ તો સૌથી મોટું અને એમ કહી શકાય કે નિર્ણાયક પરિબળ છે. આપણે સ્ત્રોતો કહે છે કે આજે પણ લગભગ 50% ખેતી વરસાદ આધારિત છે. આ એક મોટું જોખમ છે. બહુ મોટું જોખમ છે. હા, માટીનો પ્રકાર પણ એટલો જ મહત્વનો છે, જેમ કે કાળી માટી કપાસ માટે અને કાપવાળી જમીન અનાજ માટે. આ સિવાય તાપમાન અને સિંચાઈની ઉપલબ્ધતા પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. સિંચાઈની વાત આવી તો આપણા સ્ત્રોતોમાં એક રસપ્રદ માહિતી છે કે ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિથી 30-40% પાણીની બચત થઈ શકે છે. હા, અને આ ખૂબ જ જરૂરી છે, કારણ કે શેરડી જેવા પાકોને ખૂબ જ પાણી જોઈએ છે. પરંપરાગત રીતે આપણે નહેર, કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ કરીએ છીએ, જે ભૂગર્ભ જળનું સ્તર ઘટાડે છે. બરાબર. ટપક સિંચાઈ, જેમાં પાણી સીધું જ છોડના મૂળમાં પહોંચાડવામાં આવે છે, તે પાણીની અછતવાળા વિસ્તારો માટે એક ક્રાંતિ સમાન છે. અને ટેકનોલોજીનું શું? તે છે ટેકનોલોજી, ખાસ કરીને બિયારણની ટેકનોલોજી. તમે હરિત ક્રાંતિ અને HYV બિયારણની વાત કરી રહ્યા છો, બરાબર? આ શબ્દો આપણે સ્કૂલથી સાંભળતા આવ્યા છીએ, પણ તેની વાસ્તવિક અસર શું હતી? જુઓ, 1960ના દાયકામાં ભારત અનાજની ભયંકર અછતનો સામનો કરી રહ્યો હતો અને આપણે અમેરિકા જેવા દેશોમાંથી ઘઉંની આયાત કરવી પડતી હતી. હરિત ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ ઉપજ આપતા બિયારણ એટલે કે HYV નો ઉપયોગ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવાનો હતો. આ બિયારણો ચમત્કારિક હતા, તે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતા હતા. એક મિનિટ, આ વાત ખરેખર અકલ્પનીય છે. એટલે કે એક દેશ જે અનાજ માટે બીજા દેશો પર નિર્ભર હતો, હા, તે થોડા જ વર્ષોમાં પોતાની જરૂરિયાત જાતે પૂરી કરતો થઈ ગયો. આ તો કોઈ ચમત્કારથી ઓછું નથી. બિલકુલ, તે એક ઐતિહાસિક સિદ્ધિ હતી. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં જ્યાં સિંચાઈની સારી સુવિધાઓ હતી ત્યાં ઉત્પાદન અનેક ગણું વધી ગયું અને ભારત આત્મનિર્ભર બન્યું. હા, ભારત અનાજની બાબતમાં આત્મનિર્ભર બન્યું. આ હરિત ક્રાંતિની સૌથી મોટી સફળતા હતી. પણ જેમ કહેવાય છે, દરેક ચમત્કારની એક કિંમત હોય છે. હા, બરાબર. તો શું આ ચમત્કારની પાછળ પણ કોઈ છુપી કિંમત હતી? હા, અને તે કિંમત આપણે આજે ચૂકવી રહ્યા છીએ. આ HYV બિયારણોને વધુ ઉત્પાદન આપવા માટે વધુ પાણી, વધુ રાસાયણિક ખાતરો અને વધુ જંતુનાશકોની જરૂર પડતી હતી. અને ખેડૂતોએ વધુ ઉત્પાદનની લાલચમાં અબધાનો આડેધડ ઉપયોગ કર્યો હશે. બરાબર. અને તેની લાંબા ગાળે શું અસર થઈ? શું અસર થઈ? તેની બે મુખ્ય નકારાત્મક અસરો થઈ. એક, જમીન પર રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની કુદરતી ફળદ્રુપતા ઘટી ગઈ અને જમીન ઝેરી બનતી ગઈ. અને બીજું પાણી પર વધુ પડતી સિંચાઈને કારણે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ભૂગર્ભ જળનું સ્તર ચિંતાજનક રીતે નીચે ગયું. આ આપણને ભારતીય કૃષિની વર્તમાન સમસ્યાઓ તરફ દોરી જાય છે, જેમાંથી ઘણી સમસ્યાઓના મૂળ હરિત ક્રાંતિની આડઅસરોમાં રહેલા છે. બરાબર. તો ચાલો આ વર્તમાન સમસ્યાઓ પર નજર કરીએ. આપણા સ્ત્રોતો મુજબ સૌથી મૂળભૂત સમસ્યા છે ખેતોળના કદની. ભારતમાં ખેડૂતો પાસે જમીનની સરેરાશ માપ માત્ર 1.1 હેક્ટર છે. આ તો ખૂબ જ નાનું કહેવાય. હા, અને આ માત્ર નાનું નથી પણ ટુકડાઓમાં વહેંચાયેલું છે. એટલે કે એક જ ખેડૂતના જમીનના 2-3 ટુકડા અલગ અલગ જગ્યાએ હોય છે. આટલી નાની અને વિખરાયેલી જમીન પર ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો આર્થિક રીતે પોસાય તેમ નથી. અને એનાથી ખેતી બિનકાર્યક્ષમ બને છે. બિલકુલ. અને ખેડૂત ગરીબીના ચક્રમાંથી બહાર નથી આવી શકતો. અને બીજી સમસ્યા જે આપણે આગળ પણ ચર્ચી તે છે વરસાદ પર નિર્ભરતા. ક્લાઇમેટ ચેન્જને કારણે વરસાદ વધુ અનિયમિત બન્યો છે, જે આ જોખમને વધુ ગંભીર બનાવે છે. સાચી વાત છે. આ સિવાય બે મોટી માળખાકીય સમસ્યાઓ છે. એક, પાકના યોગ્ય ભાવ ન મળવા. બજાર વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને વચેટિયાઓને કારણે ખેડૂતને તેની મહેનતનું પૂરું વળતર મળતું નથી. અને બીજું, સંગ્રહખોરીની સુવિધાઓનો અભાવ. આપણા દેશમાં ગોડાઉન અને ખાસ કરીને ફળો શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજનો ખૂબ અભાવ છે અને એના કારણે પાક બગડી જાય છે. હા, એક અંદાજ મુજબ કાપણી પછી લગભગ 20-30% પાક બજાર સુધી પહોંચતા પહેલા જ બગડી જાય છે. આ તો ખૂબ જ દુઃખદ છે. એક તરફ લોકો ભૂખ્યા છે અને બીજી તરફ આટલો બધો પાક બગડી જાય છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આમ તો આપણે જોયું કે કૃષિ દેશની અડધી વસ્તીને રોજગારી આપે છે, પણ દેશની આવકમાં તેનો હિસ્સો ખૂબ ઓછો છે. અને આ જ મોટો વિરોધાભાસ છે જે ગ્રામીણ ગરીબીનું મૂળ છે. આપણે એ પણ જોયું કે ચોમાસું આજે પણ ભારતીય કૃષિનું જીવન અને મૃત્યુ નક્કી કરે છે. અને આપણે એ પણ સમજ્યા કે હરિત ક્રાંતિએ દેશને ભૂખમરામાંથી બચાવ્યો, જે એક ઐતિહાસિક સિદ્ધિ હતી, પણ તેની પર્યાવરણીય કિંમત પણ હતી, જે આપણે આજે જમીનની બગડતી ગુણવત્તા અને પાણીની અછતના રૂપમાં ચૂકવી રહ્યા છીએ. બરાબર. આ બધી વાત પરથી એક અંતિમ વિચાર એ આવે છે કે 1960ના દાયકાની હરિત ક્રાંતિ સમયની માંગ હતી અને તે ઉત્પાદન વધારવા પર કેન્દ્રિત હતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હા, આજે આપણી સામે માત્ર ઉત્પાદનનો જ નહીં પણ પર્યાવરણ, જમીનનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવકનો પણ પડકાર છે. બિલકુલ. અને આ જ આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને ઊભો રાખે છે. શું ભારતને હવે બીજી હરિત ક્રાંતિની જરૂર છે? એક એવી હરિત ક્રાંતિ 2.0. હા, જે માત્ર વધુ ઉત્પાદન પર જ નહીં પરંતુ ટકાઉ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે. એક એવી ક્રાંતિ જે ખેતરોની સાથે સાથે ખેડૂતોના જીવનમાં પણ હરિયાળી લાવે. આ પ્રશ્ન પર વિચારવું એ આવનારા ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.